શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 56 ભૌત્ય મન્વંતરની કથા તથા 14 મન્વંતરોના શ્રવણનું ફળ. માર્કંડેયજી કહે છે, બ્રહ્મન, પછી તમે ભૌત્ય મનુની ઉત્પત્તિનો પ્રસંગ સાંભળો તથા તે સમયે થનારા દેવર્ષિઓ અને પૃથ્વીનું પાલન કરનારા મનુપુત્રો વગેરેના નામ પણ શ્રવણ કરો. અંગિરા મુનિના એક શિષ્ય હતા જેમનું નામ ભૂતિ હતું. તે બહુ જ ક્રોધી તથા સામાન્ય અપરાધ થાય તો પણ શ્રાપ આપી દેતા હતા. તેમની વાતો કઠોર હતી. તેમના આશ્રમ પર હવા બહુ તેજ વહેતી ન હતી. સૂર્ય વધારે તાપ આપતા ન હતા અને મેઘ વધારે કીચડ થવા દેતા ન હતા. તે અત્યંત તેજસ્વી ક્રોધી મહર્ષિના ભયથી ચંદ્રમા પોતાના સમસ્ત કિરણોથી પરિપૂર્ણ હોવા છતાં વધારે ઠંડી થવા દેતા ન હતા. સમસ્ત ઋતુઓ તેમની આજ્ઞાથી પોતાનો નિયમ ક્રમ છોડીને આશ્રમના વૃક્ષો પર સદા રહેતી હતી અને મુનિને માટે ફળ ફૂલ પ્રસ્તુત કરતી હતી. મહાત્મા ભૂતિના ભયથી જળ પણ તેમના આશ્રમની નિકટ ઉપલબ્ધ રહેતું હતું અને તેમનું કમંડળ પણ જળથી પૂર્ણ રહેતું હતું. ભૂતિ મુનિના એક ભાઈ હતા જેઓ સુર્વચાના નામે વિખ્યાત હતા. તેમણે યજ્ઞમાં ભૂતિને નિમંત્રિત કર્યા. ત્યાં જવાની ઈચ્છાથી ભૂતિએ પોતાના પરમ બુદ્ધિમાન શાંત જીતેન્દ્રિય વિનિત ગુરુના કાર્યમાં સદા સંલગ્ન રહેવાવાળા સદાચાર્યને ઉદાર શિષ્ય મુનિવર શાંતિને કહ્યું, વત્સ, હું મારા ભાઈ સુવર્ચાના યજ્ઞમાં જઈશ. તેમણે મને બોલાવ્યો છે. તમારે અહીં આશ્રમ પર રહેવાનું છે. અહીં તમારા માટે જે કર્તવ્ય છે તે સાંભળો. મારા આશ્રમમાં તમારે દરરોજ અગ્નિને પ્રજ્વલિત રાખવો પડશે અને સદા એવો પ્રયત્ન કરવો પડશે કે અગ્નિ બુજાઈ ન જાય. ગુરુની આજ્ઞાથી જ્યારે શાંતિ નામના શિષ્યે બહુ સારું કહીને એનો સ્વીકાર કર્યો ત્યારે પોતાના નાના ભાઈના નિમંત્રણથી ભૂતિ મુનિ તેમના યજ્ઞમાં ચાલ્યા ગયા. અહીં શાંતિ ગુરુભક્તિના વશમાં રહીને તે મહાત્મા ગુરુની સેવા માટે જ્યાં સુધી સમિદા ફૂલ અને ફળ વગેરે લાવવા ગયા અને અન્ય આવશ્યક કાર્ય કરવામાં વ્યસ્ત રહ્યા ત્યાં સુધીમાં ભૂતિમુનિ દ્વારા સંચિત અગ્નિ શાંત થઈ ગયો. અગ્નિને શાંત થયેલો જોઈને શાંતિને બહુ દુઃખ થયું અને તેઓ ભૂતિના ભયથી ચિંતિત થઈ ગયા. તેમણે વિચાર્યું, જો અગ્નિના સ્થાનમાં હું બીજો અગ્નિ સ્થાપિત કરું તો બધું જ પ્રત્યક્ષની જેમ જોનારા મારા ગુરુ મને અવશ્ય ભસ્મ કરી નાખશે. હું પાપી પોતાના ગુરુના ક્રોધ અને શાપનું કારણ બનીશ. મારે પોતાના માટે એટલો શોક નથી જેટલો ગુરુનો અપરાધ કરવાનો છે. અગ્નિ શાંત થયેલો જોઈને ગુરુદેવ મને અવશ્ય શ્રાપ આપશે. જેમના પ્રભાવથી ડરીને દેવતા પણ તેમને વશ રહે છે તેવો મુજ અપરાધીને શ્રાપથી દગ્ધ ન કરે એના માટે કયો ઉપાય હોઈ શકે છે? પોતાના ગુરુના ડરથી ભયભીત થયેલા બુદ્ધિમાનોમાં શ્રેષ્ઠ શાંતિમુનિ આ પ્રમાણે અનેક પ્રકારે વિચાર કરીને અગ્નિદેવનું શરણ લીધું. તેમણે મન પર સંયમ કર્યો અને પૃથ્વી પર ઘૂંટણો ટેકવીને હાથ જોડીને એકાગ્ર ચિત્તે સ્તોત્ર બોલવા લાગ્યા. શાંતિએ કહ્યું, સમસ્ત પ્રાણીઓના સાધક મહાત્મા અગ્નિદેવને નમસ્કાર છે. તેમના 1, 2 અને 5 સ્થાન છે જેઓ રાજસૂય યજ્ઞમાં જ 6 સ્વરૂપ ધારણ કરે છે. સમસ્ત દેવતાઓને વૃત્તિ આપનારા અત્યંત તેજસ્વી અગ્નિદેવને નમસ્કાર છે જે સંપૂર્ણ જગતના કારણરૂપ તથા પાલન કરનારા છે. તે અગ્નિદેવને પ્રણામ છે. અગ્રે, તમે સંપૂર્ણ દેવતાઓના મુખ છો. ભગવાન, તમારા દ્વારા ગ્રહણ કરાયેલું હવિષ્ય બધા દેવતાઓને તૃપ્ત કરે છે. તમે જ સમસ્ત દેવતાઓના પ્રાણ છો. તમારામાં હોમ કરેલું હવિષ્ય અત્યંત પવિત્ર હોય છે. પછી તે જ મેઘ બનીને જળરૂપે પરિણત થઈ જાય છે. પછી તે જળથી સર્વ પ્રકારના અન્ન ઉત્પન્ન થાય છે. અનિલ સાર થઈ પછી તે સમસ્ત અન્ન વગેરેથી સર્વ જીવો સુખપૂર્વક જીવન ધારણ કરે છે. અગ્નિદેવ, તમારા દ્વારા ઉત્પન્ન કરેલી ઔષધિઓથી મનુષ્ય યજ્ઞ કરે છે. યજ્ઞોથી દેવતા દૈત્ય તથા રાક્ષસ તૃપ્ત થાય છે. હુતાસન, તે યજ્ઞોમાં આધાર તમે જ છો. તેથી અગ્ને તમે જ સૌના આદિ કારણ અને સર્વરૂપ છો. દેવતા દાનવ યક્ષ દૈત્ય ગંધર્વ રાક્ષસ મનુષ્ય પશુ વૃક્ષ મૃગ પક્ષી તથા સર્પ આ બધા તમારાથી જ તૃપ્ત થઈને વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. તમારાથી જ આમની ઉત્પત્તિ છે અને તમારામાં જ આમનો લય થાય છે. દેવ, તમે જળને ઉત્પન્ન કરો છો અને તમે જ પુનઃ તેને શોષી લો છો. તમે દેવતાઓમાં તેજ, સિદ્ધોમાં ક્રાંતિ, નાગોમાં વિષ અને પક્ષીઓમાં વાયુરૂપે સ્થિત છો. મનુષ્યોમાં ક્રોધ, પક્ષી અને મૃગ વગેરેમાં મોહ, વૃક્ષોમાં સ્થિરતા, પૃથ્વીમાં કઠોરતા, જળમાં દ્રવત્વ તથા વાયુમાં જળરૂપે તમે સ્થિત છો. અગ્નિ વ્યાપક હોવાથી તમે આકાશમાં આત્મારૂપે સ્થિત છો. અગ્નિદેવ, તમે પ્રાણી માત્રના અંતઃકરણમાં વિચરો છો તથા સૌનું કલ્યાણ કરો છો. વિદ્વાન પુરુષ તમને એક કહે છે તથા પક્ષી તેઓ જ તમને ત્રણ પ્રકારના બતાવે છે. તમને આઠ રૂપોમાં કલ્પિત કરીને ઋષિઓએ આદિ યજ્ઞનું અનુષ્ઠાન કર્યું છે. મહર્ષિઓ આ વિશ્વને તમારી સૃષ્ટિ બતાવે છે. હુતાસન, તમારા વિના સંપૂર્ણ જગત તત્કાળ નષ્ટ થઈ જશે. બ્રાહ્મણ, હવ્ય, કવ્ય વગેરે દ્વારા સ્વાહા અને સ્વધાનું ઉચ્ચારણ કરતા રહીને તમારી પૂજા કરીને પોતાના કર્મ અનુસાર ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે. દેવ પૂજિત અગ્નિદેવ, પ્રાણીઓના પરિણામ આત્મા અને વીર સ્વરૂપ તમારી જ્વાળાઓ તમારામાંથી જ નીકળીને સર્વભૂતોને બાળે છે. પરમ કાંતિમાન અગ્નિદેવ, સંસારનું આ સર્જન તમે જ કર્યું છે. તમારું જ યજ્ઞરૂપી વૈદિક કર્મ સર્વભૂતમય જગત છે. પીળા નેત્રોવાળા અગ્નિદેવ, તમને નમસ્કાર છે. હુતાસન, તમને નમસ્કાર છે. પાવક, તમને નમસ્કાર છે. અવિવાહન, તમને નમસ્કાર છે. તમે ખાધેલા પદાર્થોને પચાવવાના કારણે વિશ્વના પાલક છો. તમે જ ખેતીને પકવનારા અને જગતના પોષક છો. તમે જ મેઘ છો, તમે જ વાયુ છો અને તમે જ પ્રાણી માત્રનું પોષણ કરવા માટે ખેતીના હેતુ એવા બીજ છો. ભૂત, ભવિષ્ય અને વર્તમાન બધું તમે છો. તમે જ સર્વ પ્રાણીઓની અંદર પ્રકાશ છો. તમે જ સૂર્ય અને તમે જ અગ્નિ છો. અગ્નિ, દિવસ રાત તથા બંને સંધ્યાઓ તમે છો. સુવર્ણ તમારું તેજ છે. તમે સુવર્ણની ઉત્પત્તિના કારણ છો. તમારા ગર્ભમાં સુવર્ણ સ્થિત છે. સુવર્ણ સમાન તમારી કાંતિ છે. મુહૂર્ત, ક્ષણ, ત્રુટિ અને લવ બધું તમે છો. જગત પ્રભુ, કલા, કાષ્ઠા અને નિમેષ વગેરે તમારા જ રૂપ છે. આ સંપૂર્ણ દ્રશ્ય તમે જ છો. પરિવર્તનશીલ કાળ પણ તમારું જ સ્વરૂપ છે. પ્રભો, તમારી જે કાલી નામની જીવા છે તે કાલને આશ્રય આપનારી છે. તેના દ્વારા તમે મને પાપોના ભયથી બચાવો તથા લોકના મહાન ભયથી અમારી રક્ષા કરો. તમારી જે કરાળી નામની જીવા છે તે મહાપ્રલયની કારણરૂપ છે. તેના દ્વારા અમને પાપ તથા આ લોકના મહાન ભયથી બચાવો. તમારી જે મનોજવા નામની જીવા છે તે લઘિમા નામની ગુણ સ્વરૂપા છે. તેના દ્વારા તમે પાપો તથા આ લોકના મહાન ભયથી અમારી રક્ષા કરો. તમારી જે સુલોહિતા નામની જે જીવા છે તે સંપૂર્ણ ભૂતોની કામનાઓ પૂરી કરે છે. તેના દ્વારા તમે પાપો તથા લોકના મહાન ભયથી અમારી રક્ષા કરો. તમારી જે સુધમ્ર વર્ણા નામની જીવા છે તે પ્રાણીઓના રોગને બાળી નાખનારી છે. તેના દ્વારા તમે પાપો તથા લોકના મહાન રોગથી અમારી રક્ષા કરો. તમારી જે સ્ફુલિંગીની નામની જીવા છે જેનાથી સંપૂર્ણ જીવોના શરીર ઉત્પન્ન થયા છે. તેના દ્વારા તમે પાપો તથા સંસારના મહાન ભયથી અમારી રક્ષા કરો. તમારી જે વિશ્વા નામની જીવા છે તે સમસ્ત પ્રાણીઓનું કલ્યાણ કરનારી છે. તેના દ્વારા તમે પાપો તથા લોકના મહાન ભયથી અમારી રક્ષા કરો. હુતાસન, તમારા નેત્ર પીળા, ગ્રીવા લાલ અને રંગ શ્યામ છે. તમે બધા દોષોથી અમારી રક્ષા કરો અને સંસારથી અમારો ઉદ્ધાર કરો. વહની, સપ્તાર્ચી, કૃષાનુ, હવ્યવાહન, અગ્નિ, પાવક, શુક્ર તથા ઉતાસના આઠ નામોથી વિખ્યાત અગ્નિદેવ, તમે પ્રસન્ન થઈ જાઓ. તમે અક્ષય, અચિંત્ય, સમૃદ્ધિવાન, દુસ્સહ તેમજ અત્યંત તીવ્ર વહની છો. તમે મૂર્ત રૂપમાં પ્રગટ થઈને અવિનાશી કહેવાનારા સંપૂર્ણ લોકોને ભસ્મ કરી નાખો છો અથવા તમે અત્યંત પરાક્રમી છો. તમારા પરાક્રમની કોઈ સીમા નથી. હુતાસન, તમે સંપૂર્ણ જીવોના હૃદયમાં સ્થિત ઉત્તમ અનંત તેમજ સ્તવન કરવા યોગ્ય સત્વ છો। તમે આ સંપૂર્ણ ચરાચર વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે। તમે એક હોવા છતાં અહીં અનેક રૂપોમાં પ્રગટ થયા છો। પાવક, તમે અક્ષય છો। તમે જ પર્વતો અને વનો સહિત સંપૂર્ણ પૃથ્વી, આકાશ, ચંદ્રમાં સૂર્ય તથા દિવસ રાત છો। મહાસાગરમાં વડવાનલના રૂપમાં તમે જ છો તથા તમે જ પોતાની પરા વિભૂતિની સાથે સૂર્યના કિરણોમાં સ્થિત છો। ભગવાન, તમે હવન કરેલા ભવિષ્યનું સાક્ષાત ભોજન કરો છો। તેથી મોટા મોટા યજ્ઞોમાં નિયમપરાયણ મહર્ષિઓ સદા તમારી પૂજા કરે છે। તમે યજ્ઞમાં સ્તુત થઈને સોમપાન કરો છો તથા વસટનું ઉચ્ચારણ કરીને ઇન્દ્રના ઉદ્દેશ્યથી અર્પણ કરેલા ભવિષ્યનો પણ તમે જ ભોગ લગાવો છો। અને આ પ્રમાણે પૂજિત થઈને તમે સંપૂર્ણ વિશ્વનું કલ્યાણ કરો છો। વિપ્રો, અભિષ્ટ ફળની પ્રાપ્તિને માટે સદા તમારું જ યજન કરે છે। સંપૂર્ણ વેદાંગોમાં તમારા મહિમાનું ગાન કરવામાં આવે છે। યજ્ઞપરાયણ શ્રેષ્ઠ બ્રાહ્મણો તમારી પ્રસન્નતા માટે સર્વથા અંગો સહિત વેદોનું પઠન પાઠન કરે છે। તમે જ યજ્ઞપરાયણ બ્રહ્મા, સર્વ પ્રાણીઓના સ્વામી ભગવાન વિષ્ણુ, દેવરાજ ઇન્દ્ર, આર્યમાં જળના સ્વામી વરુણ, સૂર્ય તથા ચંદ્રમાં છો। સંપૂર્ણ દેવતા અને અસુર પણ તમને જ ભવિષ્ય દ્વારા તમને સંતુષ્ટ કરીને મનવાંચિત ફળ પ્રાપ્ત કરે છે। કેટલાય મહાન દોષોથી દૂષિત વસ્તુ હોય તો પણ તે બધા તમારી જ્વાળાઓના સ્પર્શથી શુદ્ધ થઈ જાય છે। બધા સ્નાનોમાં તમારી ભસ્મથી કરેલું સ્નાન સર્વથી શ્રેષ્ઠ છે। તેથી મુનિઓ સંધ્યાકાળમાં તેનું વિશેષ રૂપે સેવન કરે છે। સુચિ, નામવાળા અગ્નિદેવ મારા પર પ્રસન્ન થાઓ, વાયુરૂપ મારા પર પ્રસન્ન થાઓ, અત્યંત નિર્મળ કાંતિવાળા પાવક મારા પર પ્રસન્ન થાઓ, વિદ્યુન્મય આજે મારા પર પ્રસન્ન થાઓ, ભવિષ્ય ભોજી અગ્નિદેવ તમે મારી રક્ષા કરો, વહને તમારું જે કલ્યાણમય સ્વરૂપ છે, દેવ તમારી જે સાત જ્વાળાઓમય જીવાઓ છે તે બધા દ્વારા તમે મારી રક્ષા કરો। જેમ પિતા પુત્રની કરે છે એ રીતે તમે મારી રક્ષા કરો। મેં તમારી સ્તુતિ કરી છે। માર્કંડેજી કહે છે, મુને શાંતિ, આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન અગ્નિદેવ જ્વાળાઓની મધ્યમાં તેમની સમક્ષ પ્રગટ થયા। બ્રહ્મન, અગ્નિદેવ તે સ્તોત્રથી બહુ જ સંતુષ્ટ હતા। શાંતિ તેમના ચરણોમાં પડી ગયા। પછી તેમણે મેઘ જેવી ગંભીર વાણીમાં શાંતિને કહ્યું, વિપ્રવર, તમે જે ભક્તિપૂર્વક મારું જે સ્તવન કર્યું છે તેનાથી હું સંતુષ્ટ છું અને તમને વરદાન આપવા ચાહું છું। તમારી જે ઈચ્છા હોય તે માંગી લો। શાંતિએ કહ્યું, ભગવાન, હું તો કૃતાર્થ થઈ ગયો, કેમ કે આપના દિવ્ય સ્વરૂપના પ્રત્યક્ષ દર્શન કરી રહ્યો છું। છતાં હું ભક્તિપૂર્વક વિનીત થઈને જે કંઈ આપને કહું છું તે આપ સાંભળો। દેવ, મારા આચાર્ય પોતાના આશ્રમથી ભાઈના યજ્ઞમાં ગયા છે। તેઓ પાછા આવે ત્યારે આ સ્થાનને સનાથ જુઓ। સાથે સાથે જો આપની મારા ઉપર કૃપા હોય તો આ બીજું વરદાન પણ આપો। મારા ગુરુદેવને કોઈ પુત્ર નથી, તેમને કોઈ સુયોગ્ય પુત્ર પ્રાપ્ત થાય, પછી તે પુત્રમાં જેવો તેઓ જેટલો સ્નેહ કરે તેટલો જ સંપૂર્ણ પ્રાણીઓ પ્રત્યે પણ કરે, તેમનું હૃદય દરેકને પ્રતિ કોમળ બની જાય। શાંતિની આ વાત સાંભળીને અગ્નિદેવે કહ્યું, મહામુને, તમે ગુરુને માટે બે વર માગ્યા છે, પોતાને માટે કંઈ માગ્યું નથી, આથી મારી પ્રસન્નતા તમારા પ્રત્યે વિશેષ વધી ગઈ છે। તમે ગુરુ માટે જે માગ્યું છે તે બધું પ્રાપ્ત થશે, તેમને પુત્ર થશે અને સૌના પ્રત્યે તેમની મિત્રતા પણ વધી જશે। તેમનો પુત્ર ભોત્ય નામે પ્રસિદ્ધ તેમજ મન્વંતરનો સ્વામી થશે। સાથે સાથે તે મહાબલી, મહાપરાક્રમી અને પરમ બુદ્ધિમાન થશે, જે એકાગ્ર ચિત્તે આ સ્તોત્ર દ્વારા મારી સ્તુતિ કરશે, તેની સમસ્ત અભિલાષાઓ પૂરી થશે તથા તેના પુણ્યમાં વૃદ્ધિ થશે। યજ્ઞોમાં, પર્વના સમયે, તીર્થોમાં અને હોમ કર્મમાં જે ધર્મને માટે આ સ્તોત્રનો પાઠ કરશે તેના માટે આ અત્યંત પુષ્ટિકારક છે। હોમ ન કરવો અને અયોગ્ય સમયે હોમ કરવો વગેરેના જે દોષ છે અને અયોગ્ય પુરુષો દ્વારા હવન કરવાથી જે દોષ લાગે છે તે બધા આ સ્તોત્ર સાંભળવા માત્રથી શાંત કરી દે છે। પૂર્ણિમા, અમાવસ્યા તથા અન્ય પર્વો પર જે મનુષ્ય મારું આ સ્તોત્ર સાંભળશે તેના સંપૂર્ણ પાપો નાશ પામશે। માર્કંડેજી કહે છે, મુને. આમ કહીને અગ્નિદેવ તેમની સામેથી અદૃશ્ય થઈ ગયા. અગ્નિદેવના ચાલ્યા ગયા પછી શાંતિનું મન બહુ સંતુષ્ટ હતું. તેમના શરીરમાં હર્ષના કારણે રોમાંચ થઈ આવ્યો હતો. આ જ અવસ્થામાં તેમણે ગુરુના આશ્રમમાં પ્રવેશ કર્યો અને ત્યાં અગ્નિદેવને પૂર્વવત પ્રજ્વલિત જોયા. એનાથી એમને બહુ પ્રસન્નતા થઈ. દરમિયાન તેમના ગુરુદેવ પણ ભાઈનો યજ્ઞ સંપન્ન કરાવીને પાછા આવ્યા. શિષ્ય શાંતિએ ગુરુની સામે જઈને તેમના ચરણોમાં પ્રણામ કર્યા. તેમના આપેલા આસન અને પૂજાનો સ્વીકાર કરીને ગુરુએ તેમને કહ્યું, વત્સ, તમારા પર તથા અન્ય જીવો ઉપર મારો સ્નેહ બહુ વધી ગયો છું. હું જાણતો નથી આમાં શું રહસ્ય છે, જો તમે કંઈ જાણતા હો તો કહો. ત્યારે શાંતિએ પોતાના આચાર્યને અગ્નિના બુજાઈ જવાની બધી વાતો કહી સંભળાવી. આ સાંભળીને ગુરુના નેત્ર સ્નેહના કારણે સજળ થઈ ગયા. તેમણે શાંતિને હૃદય લગાડી દીધો અને તેમને અંગ ઉપાંગો સહિત સંપૂર્ણ વેદોનું જ્ઞાન કરાવ્યું. ત્યાર પછી ભૂત મુનિને ભૌત્ય નામનો પુત્ર થયો, જે ભવિષ્યમાં મનુ થશે. તે મન્વંતરમાં ચાક્ષુષ, કનિષ્ઠ, પવિત્ર, ભ્રાજીર તથા ધારાવૃક આ પાંચ દેવગણ માનવામાં આવ્યા છે. આ બધાના ઇન્દ્ર થશે સૂચિ, જે મહાબલી, મહાપરાક્રમી તથા ઇન્દ્રના સમસ્ત ગુણોથી યુક્ત થશે. આગ્નિર્ધ, અગ્નિબાહુ, સૂચિ, મુક્ત, માધવ, શુક્ર અને અજિત આ સાત તે સમયના સપ્તર્ષિ થશે. ગુરુ ગભીર, બ્રધ્ન, ભરત, અનુગ્રહ, સ્ત્રીમાની, પ્રતિર, વિષ્ણુ, સ્ક્રંદન, તેજસ્વી તથા સુબલ આ મનુપુત્ર થશે. કૃષ્ણજી, આ પ્રમાણે મેં તમને 14 મન્વંતરનું વર્ણન કહી સંભળાવ્યું. આ બધાનું ક્રમશઃ શ્રવણ કરીને મનુષ્ય પુણ્યનો ભાગી થાય છે તથા તેના સંતાનો કદી ક્ષીણ થતા નથી. પ્રથમ મન્વંતરનું વર્ણન સાંભળીને મનુષ્ય ધર્મનો ભાગી થાય છે. સ્વરોચિત મન્વંતરની કથા સાંભળવાથી તેને સર્વ કામનાઓની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ મન્વંતરના શ્રવણથી ધન, તામસના શ્રવણથી જ્ઞાન તથા રેવત મન્વંતરના શ્રવણથી બુદ્ધિ તથા સુંદર સ્ત્રીની પ્રાપ્તિ થાય છે. ચાક્ષુષ મન્વંતરના શ્રવણથી આરોગ્ય, વૈવસ્વતના શ્રવણથી બળ તથા સૂર્ય સારણિક મન્વંતરના શ્રવણથી ગુણવાન પુત્ર પૌત્રોની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મ સારણી મન્વંતરના શ્રવણથી મહિમા વધે છે. ધર્મ સારણિકના શ્રવણથી કલ્યાણમય બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને રુદ્ર સારણિકના શ્રવણથી મનુષ્ય વિજયી થાય છે. દક્ષ સારણિકના શ્રવણથી મનુષ્ય પોતાના કુળમાં શ્રેષ્ઠ તથા ઉત્તમ ગુણોથી યુક્ત થાય છે તથા રોચ્ય મન્વંતરની કથા સાંભળવાથી તે શત્રુઓની સેનાનો સંહાર કરી નાખે છે. ભૌત્ય મન્વંતરની કથા સાંભળવાથી મનુષ્ય દેવતાઓની કૃપા પ્રાપ્ત કરે છે. એટલું જ નહીં, તેને અગ્નિહોત્રનું પુણ્ય તથા ગુણવાન પુત્રોની પ્રાપ્તિ થાય છે. મન્વંતરોના દેવતા ઋષિ ઇન્દ્ર, મનુના પુત્ર તથા રાજવંશોનું વર્ણન સાંભળીને મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે. દેવતા, ઋષિ, ઇન્દ્ર, રાજા તથા મન્વંતરના સ્વામી આ બધા પ્રસન્ન થઈને કલ્યાણમય બુદ્ધિ પ્રદાન કરે છે. તેવી બુદ્ધિ પ્રાપ્ત કરીને મનુષ્ય શુભ કર્મ કરે છે, જેથી તે 14 ઇન્દ્રના આયુ પર્યંત ઉત્તમ ગતિનો ઉપભોગ કરે છે. અધ્યાય 56 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.